વાસુદેવ મહાત્મા ગ્રંથને આધારે ઠાકોરજી પોથીશ્રી અને વક્તાશ્રીના પૂજન માટે પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પધારી આપણા સૌના હૈયા અને હાથને સાથે લઈ આપણે સૌ પૂજનમાં જોડાઈશું. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણઃ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે પ્રાતઃસ્મરણીય સંતો, યજમાન પરિવાર, અમારે પ્રવીણભાઈ, મનોજભાઈ, કૃણાલભાઈ, મયંકભાઈ વગેરે અને સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. વાસુદેવ મહાત્મ્યની કથા, નારદજીને ભગવાનના દિવ્ય ધામનું દર્શન થયું, દિવ્ય તેજનું દર્શન થયું અને એ તેજને વિશે પરમાત્માનું દર્શન થયું, ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. મહારાજે પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં છેલ્લો પ્રશ્ન કે ભગવાનનું ધામ કેવું છે, મહારાજ કહે કે જેટલું આ પૃથ્વીને વિશે ઝાડ પાન વગેરે દેખાય છે એ તમામ કાચનું હોય, ભૂમિ કાચની હોય, આકાશને વિશે જેટલા તારા દેખાય છે એ બધા ચંદ્રમાં હોય, અને જેટલો પ્રકાશ થાય અને જેવો પ્રકાશ થાય એવો એ ધામનો પ્રકાશ છે. આંખ પણ ન ઉગડે, બે હેલોજન વધારે કર્યા હોય તો એ નથી ઉગડતી, એવા દિવ્ય ધામને વિશે નારદજી પધાર્યા છે. ભગવાન નારાયણનું એમને દર્શન થયું છે, એમના અનેક નામ છે. ગઈકાલે એમાંથી થોડા નામ, બે શ્લોકને વિશે અહીંયા વ્યાસ ભગવાને કહ્યા, કાર્તિક સ્વામીએ કહ્યા, બાકી તો હજારો નામ છે. વિષ્ણુ પણ એમનું જ નામ છે, પરમાત્મા પણ એમનું જ નામ છે. આદિ કે અનાદિ જે કોઈ એક તત્વ કહેવાય એ પણ એ જ છે. આપણે જે કન્ફ્યુઝ થઈએ છીએ એટલા માટે થઈએ છીએ કે એ નામથી બીજા ઘણા બધાના નામ હોય એટલે કન્ફ્યુઝ થઈએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરળ શબ્દોમાં, સરળ ભાષામાં આપણને સમજાવ્યું કે દિલ્હીનો બાદશાહ શેરખા અને એક સામાન્ય માણસ એનું નામ શેરખા, નામે તો બંને એક છે, શરીરની આકૃતિ એ કરીને બંને એક છે, પણ બંનેના ગુણ રૂપ સામર્થ્ય ઐશ્વર્ય એ બંનેને વિશે જમીન આસમાનનો ફરક છે. એમ કદાચ આપણું નામ છે એ ભગવાનના નામે નામ હોય, આપણું નામે કરશન હોય હોય કે નહીં, આપણું નામ નારાયણ હોય, પણ જ્યાં પરાત્પર નારાયણ છે એ અને આપણે નારાયણ છીએ એ બંનેમાં બસ જમીન આસમાનનો ફરક. કાળ કર્મ અને માયા એમને વશ વર્તે અને આપણે કાળ કર્મ અને માયાને વશ વર્તીએ, આટલો જ ફેર, બહુ જાજો નહીં હો. આપણું બધું ભગવાન જેવું જ, પણ આટલો ફેર, જાજો નહીં. એમ એવી જ રીતે આ બ્રહ્માંડના જે અધિષ્ઠાતા દેવો છે એમના નામ પણ ભગવાનના નામથી છે. અને એમને વિશે ભગવાનની સત્તા વર્તે છે એટલા માટે એમને નારાયણ કહી શકાય. મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી છે એમને વિશે ભગવાન જેવા ગુણ વર્તે છે માટે એમને ભગવાન જેવા કહેવાય, વિરાટ નારાયણ. તો એ વિરાટ નારાયણની પાછળ જે નારાયણ લાગે છે એ એટલા માટે લાગે છે કે એમના આત્માને વિશે સતત નારાયણ તત્વ પરમાત્મા એમની શક્તિ કામ કરે છે, આપણે વિશે પણ કરે છે, પણ આપણને એનો અહેસાસ નથી ને, એમને એનો અનુભૂતિ છે, એમનો અહેસાસ છે, એટલે ભગવાનના નામે નામ છે. વિષ્ણુ ભગવાન, ઘણા ભગવાનના ભગત હોય એ પૂછે કે વિષ્ણુ ભગવાન એ કયા, મહાવિષ્ણુ કયા અને ઓલા કયા. સૃષ્ટિના ક્રમ પ્રમાણે ભગવાને જ્યારે પણ જેવા કાર્યની જરૂર પડી ત્યારે એમને વિશે શક્તિનો, પોતાની શક્તિનો આવિર્ભાવ કરી અને ભગવાને આ બ્રહ્માંડના કાર્ય છે એમને સંચાલન કર્યું, એમને ચલાવ્યા. એમનો અહેસાસ એમને પણ હોય અને એટલે એ નામથી કહેવાય, પણ એ અવતાર છે. પછી એ વ્યૂહ અવતાર હોય, વિભવ અવતાર હોય કે કોઈ પણ હોય, એનાથી એ વિશેષ આગળ જે નિર્ગુણ મૂર્તિઓ છે એ પણ વિષ્ણુ એટલે વ્યાપવાને સમર્થ. તો એ નિર્ગુણ મૂર્તિઓ શ્રી કૃષ્ણ નારાયણ, વાસુદેવ નારાયણ, લક્ષ્મી નારાયણ, નરનારાયણ, એમને વિશે એ સામર્થ્ય રહ્યું છે કારણ કે ભગવાનના સ્વરૂપમાંથી જ એ પ્રગટ થયા છે, એમને પણ વિષ્ણુ કહી શકાય. અને જે પરાત્પર નારાયણ છે એમને પણ વિષ્ણુ કહી શકાય કારણ કે એમની સત્તા પ્રમાણે એ બધે જ નીચે વ્યાપી શકે છે. એટલે એમના જે નામ પડ્યા છે એ પોતાના સામર્થ્ય, રૂપ, ગુણ એમના આધારે પડ્યા છે. આપણામાં ઘણી વખત ઊંધું હોય કે જેવું નામ હોય એવા ગુણ ન પણ હોય. નામ હોય શ્રુતિ પ્રકાશ અને વેદોના અર્થ અબળા કરતા હોય, એવું પણ હોય. લે જાગતું રહેવું, કઈ વાસુદેવ મહાત્મ્યના અર્થ ઊંધા નથી થતા ને એમ. નામ હોય ધનસુખભાઈ, વાંધો નથી, તમે તો બહુ સુખી છો, પણ નહીતર બિચારા બીજા પાસે વ્યાજના પૈસા માગતા હોય એમ. નામ હોય કુલદીપ અને છાપામાં જાહેરાત આવી હોય કે અમારે એને કંઈ લેવા દેવા નથી. નામ મનસુખભાઈ હોય અને જ્યાં પાસે જઈએ એટલે તરત જ તે એવા ઉકાળા કાઢે કે ફલાણા આમ નથી કરતા ને ફલાણા આમ નથી કરતા. આ મનસુખભાઈની વાત નથી હો, એ તો બહુ ગુણવાળા છે, પણ ભગવાનમાં એવું નથી. જેવા નામ તેવા ગુણ છે, સર્વ ગુણોના આશ્રય માત્ર એ ભગવાન છે, અને એટલે જેટલા ગુણ છે એટલા તમામ એમના નામ છે. આપણા હૃદયને વિશે કોને આપણે ધારણ કરીએ અને એ ગુણનું કે એ નામનું આપણે અભિધાન કરીએ છીએ એના આધારે છે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભગવાનના દરેક ભક્ત છે એમને વિશે ભગવાનના દર્શન થાય એટલે ભગવાનને ઇન્ડિકેટ કર્યા. તો એ દ્રષ્ટિ એ શ્રેષ્ઠ દ્રષ્ટિ છે. એવી જ રીતે આપણે ભગવાનની જ્યારે ઉપાસના કરીએ છીએ ત્યારે પણ એ જ રીતે ઉપાસના કરીએ કે આ જે મને મળ્યા પરમાત્મા, એ પરમાત્મા અને અક્ષરધામના મધ્ય જે બિરાજે છે નારાયણ ભગવાન, કે જે સર્વ અવતારના અવતારી છે, એ બંને એક છે. આ એ આ શાસ્ત્રીજી મહારાજ એવું ગોખવતા. તો એ બંનેને લિંક કરીએ ને ત્યારે પૂરી ઉપાસના થઈ કહેવાય. બાકી ભગવાન પણ જો આ પૃથ્વી ઉપર હોય, ભગવાનના અવતાર પણ જો આ પૃથ્વી ઉપર હોય, અને જેમ એક આપણે સામાન્ય માણસને જોઈએ છીએ એવી રીતે એમને જોઈએ, સામાન્ય માણસને જેવી રીતે આપણે સમજીએ છીએ એવી રીતે ભગવાનને સમજીએ, તો એ માત્ર બીજબળ થાય, પણ જે આત્યંતિક કલ્યાણ થવું જોઈએ એ ન થાય. એમના માટે અહીંયા જે ભગવાનનું દર્શન થયું છે નારદજીને, ત્યારે અલગ અલગ નામ કહી અને તે નામના જેટલા અવતારો છે એમની સાથે એમને લિંક કરવી, આવો કંઈક તાત્પર્ય વેદવ્યાસ ભગવાનનું રહસ્ય હશે. અને એ રહસ્ય મહારાજે આપણને મધ્યના 13મા વચનામૃતમાં સમજાવ્યું કે આ તમારી સમક્ષ જે પ્રત્યક્ષ મહારાજ બિરાજે છે એવા ને એવા જ ધામમાં બિરાજે છે, એમાં ને આમાં કોઈ ફરક નથી. નારદજીને આજે એ પરમાત્માનું દર્શન થયું. એ અતિશય શીતળ શાંત તેજ એમને વિશે આજે વર્તાલનું 9મું વચનામૃત વાંચવામાં આવ્યું. નાનકડામ તો પેરાગ્રાફ છે, પણ જે આપણે અહીંયા ચિદાકાશની વાત ગઈકાલે પરમ દિવસે કરતા હતા એ જ વાત મહારાજે, ભગવાનનું નિર્ગુણ સુખ છે કેમ પમાય એવો પ્રશ્ન છે, અને એમાં મહારાજે વાત કરી છે. પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો, પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય, ને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય, ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે. તમને વિશે જે પ્રકાશનું દર્શન થયું નારદજીને, એમની મહારાજ વાત કરે છે. અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગ્યું. કેટલું? એક જ ક્ષણ માત્ર ભગવાનના એ સ્વરૂપના દર્શન થઈ જાય તો એટલો આનંદ થાય, એટલો આનંદ થાય કે હજારો વર્ષ સુધી સુખ ભોગ્યું હોય એવો આનંદ થાય. એટલે અહીંયા લખ્યું ને કે નારદજીને ભૂરી હર્ષ જાયતે, અત્યંત આનંદ થયો. પછી આગળ મહારાજ કહે છે, એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે જણાય છે, અને જે માયિક સુખ છે આપણે જે અત્યારે ભોગવીએ છીએ એ પીઝા, હોટડોગ, બર્ગર એની બધાની વાત. તે બહુકાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. કેટલું ગમે એટલા પીઝા, અડધો કલાક પીઝા ખાય તો એમ જ થાય કે માળું આ તો બહુ ઝડપથી પૂરા થઈ ગયા. કે માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ ને અવિનાશી છે, ને જે માયિક સુખ છે તે નાશવંત છે. માયિક સુખ છે એ નાશવંત છે, અનંતકાળ ભોગવીએ છતાં પણ એ થોડુંક જ લાગે, અને ભગવાનનું સુખ છે એ થોડીક વાર ભોગવીએ તો પણ. હા, નિવૃત્તિ થઈ જાય, બરાબર ને? બહુ સરસ. જો ભગવાનનું સુખ આવું છે અને ભગવાન થોડોક જ ટેસ્ટિંગ કરાવી દે એ સુખનો, તો આ સુખની નિવૃત્તિ થઈ જાય. જેમ ચા આપણે પીતા હોઈએ અને પેંડો કોઈ ખવડાવી દે તો પછી ચાની નિવૃત્તિ થઈ જાય. થઈ જાય કે નહીં? નો થાય. બસ આમ છે બધું. કારણ કે બંધાણ વ્યસન શેનું પડી ગયું? ચાનું વ્યસન પડી ગયું. એટલે જો એ ટાઈમે ચા ન મળી તો માથું ચડે, બધું થાય. એટલે ભગવાન આવો ટેસ્ટ કરાવી પણ દે છે, અને બધાને ટેસ્ટ થાય પણ છે, અને થયા પછી વળી પાછા મૂળ સ્વરૂપમાં આવી જઈએ એટલે હતું ને એનું એ જ બધા કરે છે. એવું મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે, સંતોએ વાતોમાં પણ કહ્યું છે કે ભગવાનના મુક્ત હોય, ભગવાનના ધામને વિશે રહ્યા હોય, ભગવાનના સુખને ભોગવતા હોય, ગોપાળાનંદ સ્વામીની વાતમાં થોડા દિવસ પહેલાં જ આવ્યું હતું, અને પછી કોઈ નિમિત્તે આ લોકને વિશે આવે, અને જો એ આ લોકના સુખ પંચ વિષય છે એમને ભોગવવા માંડે તો ભોગવતા ભોગવતા ભોગવતા એવા થઈ જાય કે એમને બધા જ બોલે અક્ષરધામનું સુખ બધું ભૂલાઈ જાય. બોલો, વ્યસન થઈ જાય છે. એટલે આપણને પાછાનું વ્યસન જ છે. એટલે ઓલા સુખમાં ઘડીક વાર ચા મોળી લાગે, જ્યારે મંદિરમાં બેઠા હોય, થોડી વાર કંઈક સત્વગુણ વર્તતો હોય, ભગવાનનો એવો અહેસાસ થઈ ગયો હોય, ત્યારે સુખ જ આવતું હોય. ભગવાન અહેસાસ નથી કરાવતા એવું નથી, દરેકને કરાવે છે, અને એ અહેસાસ બધાને થાય જ છે. પણ વળી પાછો થોડોક સમય થાય અને હતા એવાને માયા એવી છે, માયાનું જોર એવું છે કે નારદજીને એ ભગવાનનું દર્શન થયું. ભગવાન કેવા છે? હવે ભગવાનના સ્વરૂપના દર્શન કરાવે છે. કંદર્પ સાહસ્ર મનોહરાંગમ સદા કિશોરમ કરુણાનિધાનમ અતિ પ્રશાંતા કૃતિ દર્શનીયમ ક્ષરાક્ષરેભ્યશ્ચ પરમ સ્વતંત્રમ. કે હજારો હજાર કામદેવના સ્વરૂપને લજ્જા પમાડે, અતિશય રૂપાળા હોય તો આ આખા એ બ્રહ્માંડની અંદર કામદેવ સૌથી વધારે રૂપાળા એવું કહેવાય, કારણ કે એમને જોઈને બધાને મોહ થાય છે. તો એવા હજારો કામદેવ ભેળા થાય અને એમનું જેવું રૂપ હોય એના કરતાં ચડિયાતું રૂપ એ ભગવાન નારાયણનું રૂપ છે. મનોહરાંગમ, જોતા માત્રમાં આપણા મનને હરી લે છે. મનોહર, મનની તમામ વૃત્તિઓને ખેંચી લે, જેવી રીતે ચુંબકની પાસે લોઢું જાય અને લોઢાને ખેંચી લે, ન ખેંચાવવું હોય તોય ખેંચાઈ જાય. એમ ભગવાનનું આ રૂપ એવું છે કે ન ખેંચાવવું હોય તોય ખેંચાઈ જાય, ખેંચાઈ જવાય. રૂપનો અર્થ બે છે, એક આકાર અને બીજો કલર. આપણે રૂપ એટલે માત્ર કલર સમજીએ છીએ, કાળા ધોળા તે બીજું ત્રીજું, પણ શાસ્ત્રની અંદર રૂપ એટલે બંને અર્થ કર્યા છે, એક આકાર અને બીજો કલર. કે ભગવાનનું રૂપ એટલે ભગવાનનો કલર એવો છે. કૃષ્ણ ભગવાન કાળા હતા તોય બધાના મન છે હરાઈ જતા હતા. અહીંયા પણ આવશે આગળ કે ભગવાન અતિશય શ્યામ છે, એક કલર છે અને બીજો ભગવાનનો આકાર છે. આકાર એટલે એમના તમામ અંગ અને ઉપાંગ છે એ એટલા બધા સ્કેલમાં હોય, સ્કેલમાં એટલે સમજી ગયા ને તમે, માપસર, કે જોતામાં જ એમ થઈ જાય કે ના બરાબર અપ ટુ ડેટ એમ. અને એના આધારે મન છે હરાઈ જાય, બધું સ્કેલમાં હોય. એક સામાન્ય માણસ, એમને થોડુંક ભગવાને બધું સ્કેલમાં આપ્યું હોય તોય આપણી વૃત્તિ હરાઈ જાય છે. તો જેણે સ્કેલ સેટ કર્યા એ પોતે કેટલા સ્કેલમાં હશે, એમને જોતા તો દરેકની વૃત્તિઓ હરાઈ જાય. કંદર્પ સાહસ્ર મનોહરાંગમ, જેમના પ્રત્યેક અંગ એવા છે કે કામદેવને પણ લજ્જા પમાડે એવું જેમનું સ્વરૂપ છે. સદા કિશોરમ, સદા કિશોર અવસ્થા, 16 વર્ષની અવસ્થા છે. 16 વર્ષની અવસ્થા શા માટે કીધી હશે, કેવી જોઈએ ને 35-40 વર્ષની યુવાન ઉંમર. નિર્દોષ ભાવ હોય એના કરતાંય તે એ વખતે શરીરનું સૌષ્ઠવ એ ખીલતું હોય, એટલે જે શરીરની કાંતિ હોય, આભા, એ સૌથી વધારે બહાર આવતી હોય. અને ત્યાર પછી જેટલી આભાઓ 20 વર્ષ પછી તો બધું હું આ છોલી છોલીને હરખું કરે ને મેકઅપ કરે ને આ કરે ને તે કરે ને, અને એમાં લગન ટાણે નથી પીઠી ચોળ કરતા, એ શું કામ કરે છે? બસ થોડું ઘણું આઘા પાછું રહી ગયું હોય તો એ મેળમાં આવી જાય એટલા માટે. પણ 16 વર્ષની અવસ્થા હોય ત્યારે એમ કહેવાય કે એમના શરીરની જે કાંતિ છે એ સ્વતઃ હોય. મહારાજે મધ્યના 13માં વચનામૃતમાં એવું કહ્યું છે, મહારાજના શબ્દોમાં સાંભળીએ. મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી નીકળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે, અને તે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, ને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, તે મૂર્તિને 2 ચરણ છે ને અતિશય મનોહર છે, મનોહરાંગમ, અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે 8 ભુજ કે 10 ભુજ તે એ મૂર્તિને નથી, અને એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. એ મૂર્તિ ક્યારેક એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે, ને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. અહીંયા પણ આવ્યું ને ધામને વિશે, ચારેય બાજુ મુક્તો છે, અને એ સર્વે મુક્ત છે. તે એક નજરે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી કંઈ દેખાતું નથી. પછી આગળ કહે છે, પણ એ આગળ લઈશું. સદા કિશોરમ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ ગુરુકુલના રજત જયંતિ મહોત્સવ ઉજવવાના પ્રસંગે થોડું કન્ફ્યુઝન હતું, દુષ્કાળ હતો, ઉત્સવ કરવો ન કરવો, સ્વામી ચિંતામાં હતા. અને એક દિવસ વહેલી સવારમાં મહારાજે અક્ષરધામમાં જેવું સ્વરૂપ છે એ જ રૂપે મહારાજે સ્વામીને દર્શન આપ્યા અને સ્વામીને કહ્યું કે ગરીબો માટે આ ઉત્સવ કરજો, તમારા ઉત્સવમાં અમે ભળશું, આ ઉત્સવ નિર્વિઘ્ન પૂર્ણ થશે માટે સુખેથી કરો. ઉત્સવ થયો અને ત્યાર પછી સ્વામીએ એ જે દર્શન મહારાજે આપ્યું હતું એ સદાને માટે સ્વામીના ચિત્તમાં મનોહરાંગમ કોતરાઈ ગયું. પેઇન્ટરને બોલાવ્યા અને સ્વામીએ જેવું દર્શન પોતાના હૃદયમાં થાય છે ને જેવું ભગવાને એ વખતે દર્શન આપ્યું હતું એ દર્શન એ પેઇન્ટરની પાસે એને તાદ્રશ્ય કરાવતા ગયા આવા છે આવા છે, અને એ પ્રમાણે કરાવતા ગયા. કંઈ ફેર રહેતો હોય, સામે આંખો બંધ કરીને વળી જોતા છે, જોકે એમને તો ખુલ્લી આંખે દેખાતા હોય, પરમ દ્રષ્ટવા એમને પરમ દર્શન થયું. અને એ જે દર્શન થયું એ ઘનશ્યામ મહારાજના દર્શન આપણને થાય છે. અહીંયા જે સિંહાસનમાં બિરાજે છે એ ઘનશ્યામ મહારાજ. મધ્યના 13મા વચનામૃતની અંદર મહારાજ જે વાત કરે છે અક્ષરધામને વિશે, જેવી મૂર્તિ બિરાજે છે એમનું જેવા લક્ષણો જેવું વર્ણન, એ અને આ મૂર્તિ એ બંનેને જો મેચ કરીએ ને તો એ ટુ ઝેડ મેચ થાય, એક રોમ માત્રનો એમાં ફરક નથી. એના કરતાંય વિશેષ. હવે એ મૂર્તિને આપણે ધારતા જઈએ અને અહીંયા વાસુદેવ નારાયણ વાસુદેવ મહાત્માની અંદર જે અક્ષરધામનું વર્ણન કર્યું ને એમાં જે નારાયણનું વર્ણન આવે છે એ વર્ણન અને આપણા આજે સભા મંડપમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ એમનું વર્ણન, એ બંને મેચ થાય છે, એ ટુ ઝી મેચ થાય છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણા ધીરુભાઈ કોટડિયા એમને પત્ર લખ્યો હતો ત્યારે ધીરુભાઈ લગભગ મદ્રાસમાં હતા, એન્જિનિયરિંગ કરતા હતા કે એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું હતું કે એમની કંપની ચાલતી હતી. ધીરુભાઈ વાત કરતા હતા કે સ્વામીએ પત્ર લખ્યો અને કહ્યું કે ધીરુ, આપણા જે સભા મંડપને વિશે ઘનશ્યામ મહારાજ બિરાજે છે એ ઘનશ્યામ મહારાજ, અને અક્ષરધામમાં જે મહારાજ બિરાજે છે એ મહારાજ, બંને એક છે, એમાં રોમ માત્રનો ફરક નથી. તું એ ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરજે અને એમની ઉપાસના કરજે અને એમને ક્યારેય વિસરતો નહીં, મહારાજ તારી સાથે રહેશે. એ પ્રસાદીના પત્ર લગભગ વિશ્વજીવન સ્વામી પાસે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની સ્થિતિ, એમને મહારાજે તે દર્શન કરાવ્યું અને સ્વામીની એ કૃપા અને સ્વામીને એવો વિચાર આવ્યો કે આપણને કાયમ મહારાજનું દર્શન થાય આપણને બધાને, એમના માટે આજે ઘનશ્યામ મહારાજ એ આપણી વચ્ચે બિરાજે છે. હવે જ્યારે પણ જઈએ દર્શન કરવા માટે ત્યારે એવા ભાવથી દર્શન કરીએ કે એ આ એ અક્ષરધામ જે આ વર્ણન આપણે સાંભળીએ છીએ એ ધામ એમની ભાવના કરી અને એ ધામને વિશે જે નારાયણ બિરાજે છે જેને આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ અને એ આ ઘનશ્યામ મહારાજ જેમને શાસ્ત્રીજી મહારાજને દર્શન આપ્યા હતા મધ્યના 13મામાં મહારાજ જેનું વર્ણન કરે છે એ આ, આપણો ભાવ બદલાઈ જશે. પછી અહીંયા નારદજીને જેવું દર્શન થાય છે ને એવું દર્શન, દર્શનની ક્વોલિટી ફરી જશે. અત્યારે તો આપણે માત્રામાં ઊભા રહી અને જોઈને આવી જઈએ, હાજરી પુરાવીને પછી આખું દર્શન અલગ થઈ જશે. જોકે ઘણા ભગવાનના ભક્ત એવા અહીંયા બેઠા છે કે એ ભાવે દર્શન કરે છે. એ ભગવાન નારાયણ કેવા છે તો કે સદા કિશોરમ, 16 વર્ષની અવસ્થા છે. એટલા મૂછનો દોરો સહેજ ફૂટતો હોય, હવે ઘનશ્યામ મહારાજને ધારતા જઈએ, સદા કિશોરમ, મુખમાંથી અતિશય તેજ નીકળતું હોય, એમના બાલ, એમનું લલાટ એ અતિશય તેજસ્વી, એમનું કપોળ આભલા જેવા સુંદર, ગાલ કંદર્પ સાહસ્ર મનોહરાંગમ, એમની હાથની આંગળીઓ, એમના હાથ ચરણ કમળ, હૃદય કમળ, અત્યંત કિશોર. પછી વળી પાછું આગળ લખ્યું કે કિશોર હોય ને એ થોડા ઉચ્છૃંખલ હોય, કારણ કે આગળ પાછળ કંઈ પડી ન હોય. 10મા ધોરણના છોકરાને કંઈ હોય ભાઈ? પણ મહારાજ માટે એવું લખ્યું કે કરુણા નિદાનમ, એ કરુણાથી ભરપૂર એવું સ્વરૂપ છે. એમની અંદરથી જે કાંતિ નીકળે છે એ કાંતિ તો છે જ, શરીરનું સૌષ્ઠવ તો છે જ, પણ એમના કરતાં વિશેષ જો હોય તો એમના શરીરમાંથી, એમના એક એક અંગ અને ઉપાંગમાંથી કરુણા નીતરે છે. એમની આંખમાંથી પણ કરુણા નીતરે છે, કરુણાના નિધિ છે. સામે આવે, જે કોઈ ભક્ત હોય, જેવા પણ હોય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું કહ્યું કે જે કોઈ એમ કહે દરરોજ સવારમાં ભગવાન સાદ પડાવે છે, અને જો આપણે પાસે જઈ અને એમ કહીએ એ પ્રભુ હું ગુનેગાર છું, તો ભગવાન એના તમામ ગુના માફ કરે છે. કેટલી મોટી કરુણા. એ આપણે કોઈ કે ભૂલથી ક્યાંક આપણને કહી દીધું હોય તો આપણે આખી જિંદગી ભૂલતા નથી. એટલે આપણે કરુણા હોય તો એ કરુણા નિધાન ન કહેવાય. પુરુષોત્તમ નારાયણ છે, કરુણાના નિધિ છે, અત્યંત કરુણા. કરુણા એટલે કે જીવ કંઈ ન કરે છતાં પણ ભગવાન છે એ એમની કરુણાથી એમને કંઈક આપે, એમને મદદ કરે, એમને ભગવાનના માર્ગે આગળ લઈ જવા માટે કરે, એને કરુણા કહેવાય. માગે અને આપે તો એમને દયા કહેવાય. વણ માગ્યું આપે એમને કરુણા કહેવાય. ભગવાન છે કરુણા નિધાન છે. અતિ પ્રશાંતા કૃતિ દર્શનીયમ, અતિ પ્રશાંત મૂર્તિ છે. મહારાજે લોયાના પ્રથમ વચનામૃતની અંદર વાત કરી કે અમે તો શાંત મૂર્તિ એવા શ્રીકૃષ્ણ નારાયણ એમના ઉપાસક છીએ. શાંત મૂર્તિ એ શ્રીકૃષ્ણ નારાયણ અક્ષરધામમાં જે બિરાજે છે, જેમનું આ વર્ણન ચાલે છે, એ અતિ પ્રશાંત છે. એમના શરીરના એમના અંગોમાં કિશોર અવસ્થામાં જેટલી ચંચળતા હોય એ ચંચળતા એમના અંગો કે ઉપાંગમાં દેખાતી નથી. શાંત. એટલું નહીં, એમની પાસે જે જાય એ પણ શાંત થઈ જાય, એમના સર્વે વિકાર ટળી જાય. શરીરની ચંચળતા તો શાંત થઈ જાય પણ મન પણ શાંત થઈ જાય. અરે મન તો શાંત થઈ જાય, મનના ઉદ્વેગો શાંત થઈ જાય, પણ કારણ શરીરની અંદર જે રાગ છે એ પણ શાંત થઈ જાય. ત્રણેય ગુણો શાંત થઈ જાય, કારણ કે ભગવાન પોતે અતિ પ્રશાંત મૂર્તિ છે. ત્યાં માયાના ત્રણ ગુણ છે જ નહીં. એટલે એમની જે ઉપાસના કરે એમને વિશે, ઉપાસકને વિશે ઉપાસ્યના ગુણ અવશ્ય આવે. એમની પાસે જે જાય એમને પણ આ અનુભૂતિ થયા વગર રહે નહીં. અધ્યાત્મ, આદિભૌતિક, આદિદૈવિક આ ત્રણેય તાપ છે, સમી જાય એટલી પ્રશાંત મૂર્તિ. નીલકંઠ વર્ણી વેશે મહારાજ વિચરણ કરતા જે પણ જાય, કાલે સાંજે પૂજ્ય તીર્થવંદન સ્વામી બુટોલપુરમાં મહારાણી મહાદત્ત રાજા એમના બગીચામાં મહારાજ બિરાજે, મહારાજ ધ્યાન કરે, અતિ પ્રશાંત મૂર્તિ એમને જોઈ અને બીજાના રાગ છે સમી જાય. અને આપણને જોવે તો ન હોય ત્યાંથી રાગ ઊભા થાય. આપણી અંદર રાગનો સળવળાટ છે, આપણી અંદર એ દોષોનું સામ્રાજ્ય છે. એટલે સામેવાળા જ્યારે આપણને જોવે છે ત્યારે એમની અંદર પડેલા રાગ એ ઉદ્દીપન એમને ઉદ્દીપન કરે છે. આપણને જોઈ અને જો કોઈને કામનો ભાવ થતો હોય તો આપણે વિશે હજી નારાયણનો અનુભૂતિનો અહેસાસ નથી, આપણે વિશે નારાયણના ગુણો હજી આવ્યા નથી. અતિ પ્રશાંત મૂર્તિ, આપણે આ ગુણથી ભગવાન નારાયણની ઉપાસના કરી નથી. આ એક એક ગુણ માત્ર ભગવાનની સ્તુતિ કરવા માટે કે ભગવાનના વખાણ કરવા માટે એ નથી કહેવાયા. આવા ગુણો આપણે ભગવાન આવા ગુણો દ્વારા આપણે ભગવાનની ઉપાસના કરી એ ગુણોને આપણે વિશે આત્મસાત કરવા માટે આ ગુણોનું વર્ણન છે. નહીંતર ક્યારેક ઘડીક એક કવિએ બહુ સરસ કહ્યું, એમણે એવું કહ્યું કે ભગવાન છે ને એમને પણ વખાણ બહુ ગમે છે. જેમ આપણને ગમે ને એવી રીતે. એમની પાસે જઈને વખાણ કરે, સ્તુતિ એટલે શું? વખાણ જ. જય હો મહારાજ તમારો, જય હો એમ કરો એટલે ભગવાન રાજીને ભગવાન વરદાન આપી દે, તથાસ્તુ કરીને આવી જાવ કે. અને આપણે એવું જ છે, કોઈ વખાણ કરે, ગુરુ મહારાજ કહે ને ભેંસને ખાણ અને માણાને વખાણ, બે વાનું આપો એટલે દૂધનો ઢગલો કરી દે, આટલું જ. ના ભાઈ ના, ભગવાનના વખાણ કરવા માટે આ સ્તુતિ ભાગ નથી. આગળ આના પહેલાના અધ્યાયમાં લક્ષ્મીનારાયણ ભગવાનની બધાએ સ્તુતિ કરી, તો એ માત્ર ભગવાનના વખાણ કરવા માટે નહીં, પણ પોતાની જે સ્થિતિ હતી ત્યાંથી રહી અને પોતાને જે તત્વ નારાયણ તત્વ સમજાતું હતું એમનું નિર્દેશન કર્યું એમણે. એમની સાથે સાથે નારાયણને વિશે જે ગુણો રહ્યા છે એ ગુણોને આત્મસાત કરવા માટેની એ વાત છે. કોઈક ભગવાનના ભગતને વિશે કોઈ સારું અંગ હોય, આપણને એનો અહેસાસ કે અનુભૂતિ થતી હોય, તો આપણે ભગવાનના ભગતને કહીએ કે તમારું આ ખૂબ સારું અંગ છે, હો માળાનું અંગ છે, ધ્યાનનું અંગ છે, મહિમાનું અંગ છે, મારે એ થોડું ઓછું છે, મારે કેળવવું જોઈએ. આ જે ભાવ છે એવો જ ભાવ ભગવાન નારાયણની સાથે, સ્વામિનારાયણ ભગવાનની સાથે હોય. અતિ પ્રશાંત આકૃતિ દર્શનીયમ, દર્શન કરવામાં મજા જ આવે રાખે. ક્ષણે ક્ષણે યદ નવતામ ઉપૈતી તદેવ રૂપમ રમણીયતાયા, કે ભગવાનનું સ્વરૂપ એવું છે કે એને જોઈએ રાખો એટલે નવીનતા નવીનતા નવીનતા જ આવે, પ્રત્યેક ક્ષણે નવીન લાગે. એવું ન લાગે કે આ તો ગઈકાલે જોયા હતા, એના જ છે. પ્રત્યેક ક્ષણે નવીનતા. તમને એમ થતું છે કે સ્વામી હવે થોડીક હવે લિમિટમાં રાખો, કારણ કે અહીંયા તો ઘનશ્યામ મહારાજ એના એ જ મુગટ, એના એ જ વાઘા એમાં બિરાજે છે. કાલે જે દર્શન કર્યા હતા એવા નિવાસ દર્શન આજે થાય છે, ને તમે એમ કહો છો પ્રત્યેક ક્ષણે નવીન દર્શન. પ્રત્યેક ક્ષણે નવીન દર્શન કેમ? તો કે સદા કિશોરમ, કિશોર હોય ને એને પ્રત્યેક ક્ષણે શરીરનું ડેવલપમેન્ટ થતું હોય, એટલે પ્રત્યેક ક્ષણે નવા સેલ, નવી એનર્જી, નવો ઉત્સાહ, નવો ઉમંગ એ એમને વિશે સંચાર થતો હોય, એટલે પ્રત્યેક ક્ષણે ક્ષણે એમને વિશે નવીનતા લાગે. માતા પિતા હોય એ બાળકને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે, તો જેવું ગઈકાલે જોયું હતું એવું જ આજે હતું, તોય મજા નવીન ને નવીન આવે કે નહીં? હલો પિયુષભાઈ, કલ્પને જોવો તો મજા જ આવે રાખે, મજા જ આવે રાખે. બધા સંકલ્પ વિરામ પામી જાય હો. એ અમારો ટીનિયો દાદા હોય તો એમ કહેવું કે અમે પૂજા કરતા હોય ને તો એને એવું ભગવાનમાં હેત, એવું ભગવાનમાં હેત કે મારી મૂર્તિ લઈને વયો જાય. બોલો, એને એમાંય નવીનતા દેખાય. નહીતર એમ કહેવું ભાઈ ઘડીક વાર તું શાંતિથી મને પૂજા કરવા દે, પણ એને એમાંય નવીનતા દેખાય. કંઈ ન હોય, ઘોડિયામાં સૂતા હોય, નાના અમથા બાળક હોય, દાદા આમ હિચકાવતા હોય તો દાદા આમ ટગર ટગર જોયા કરે, દાદાને આમ નવીન ને નવીન નવીન ને નવીન થયા કરે. હવે પછી મોટા થઈ જાય પછી દાદા ટગર ટગર ન જોવે. તાપસભાઈ નાના હોય ત્યારે આ બધું નવીન ને નવીન, જ્યાં સુધી એ શરીરનું સદા કિશોરમ, એમ ભગવાન કિશોર અવસ્થાવાળા છે એટલે એમના શરીરમાંથી એવી કાંતિ પ્રગટે છે કે ક્ષણે ક્ષણે યદ નવતામ ઉપૈતી, દરેક પ્રત્યેક ક્ષણે નવીન ને નવીન લાગે છે. અતિ દર્શનીય એવું ભગવાનનું સ્વરૂપ છે. ક્ષરાક્ષરે વ્યશ્ચ પરમ સ્વતંત્રમ, ક્ષર અને અક્ષરથી પર. ગઈકાલે આપણે વાત કરી હતી, ક્ષર એટલે જીવાત્મા, અક્ષર એટલે અક્ષર બ્રહ્મ, એ બંનેથી પર એવું જે સ્વરૂપ છે એ સ્વતંત્રમ ભગવાન છે. એ કેવા છે? સ્વતંત્ર છે. સ્વ એટલે પોતે અને તંત્ર એટલે પ્રધાન. પોતેનું જ્યાં પ્રધાનપણું છે, પોતાનું જ્યાં પ્રધાનપણું છે એમને સ્વતંત્ર કહેવાય. સ્વતંત્ર તો જીવ પણ છે કે નહીં? આપણે સ્વતંત્ર છીએ, પણ ભગવાનની સ્વતંત્રતા અને જીવની સ્વતંત્રતામાં ઘણો ભેદ છે. ભગવાન જે સ્વતંત્ર છે એ તો મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય, કે મારાથી ઉપર કોઈ નથી એટલા માટે એ સ્વતંત્ર છે. બધા જ એમને આધીન વર્તે છે. બધી જગ્યા ઉપર જ્યાં પણ જાય અણુએ અણુમાં એમનું પ્રધાનપણું છે, એટલે સ્વતંત્ર છે. જ્યારે આપણે થોડેક ઉલટી રીતે સ્વતંત્ર છીએ, કારણ કે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક, એમના સ્વતંત્ર અધિકારોને સ્વતંત્ર રીતે ધારણ કરનારા છે કે નહીં. અને એટલે જો ને આપણે જ્યારે પણ ભગવાનને આગળ આવીએ ત્યારે આપણો સ્વતંત્રપણાનો ઉપયોગ કરીએ, જ્યારે પણ સાધુની પાસે આવીએ ત્યારે સંતો કહેશે જે ભગત પડીકી બડકી હોય તો મૂકી દેજો, તો એમ કહીએ કે ના ના હો, અમે સ્વતંત્ર છીએ. આપણે મૂકતા નથી, આપણને એમનું મનાતું નથી, કારણ કે આપણે સ્વતંત્ર છીએ. જો થોડુંક આમ પરતંત્રપણું અનુભવાતું હોય ને મનાતું હોય તો આપણને એમ થાય ચાલો એ કહે છે તો આપણે સ્વીકારવું જોઈએ, માનવું જોઈએ. પણ આપણે તો સ્વતંત્ર માનીએ છીએ આપણી જાતને, એટલે આપણે ઈશ્વરનું પણ માનતા નથી. અને એટલે જ ક્યારેક પરમાત્મા પણ આપણી આગળ પરતંત્ર થઈ જાય છે. હલો, કાલે આપણે વાત કરી હતી ને બુઢિયા દાદલ, ભગવાન આવ્યા આ બ્રહ્માંડની અંદર, તો ભગવાન સ્વતંત્ર છે, એમનું જ પ્રધાનપણું છે. ભગવાન એવો સંકલ્પ કરીને આવ્યા હતા કે આ બ્રહ્માંડના તમામ જીવાત્માઓને મારા સ્વરૂપની અનુભૂતિ થાય અને બધાને અક્ષરધામ પ્રાપ્ત થાય. પણ એવું થયું? કેમ ન થયું? મનુષ્ય રૂપે આવ્યા હતા એટલે તો એનો નિશ્ચય નહોતો થયો એટલે? ના, એવું કંઈ નથી. આપણે આપણું સ્વતંત્રપણું વાપર્યું એટલે. એ વખતે પણ ભગવાને કંઈ દેખાડવાનું બાકી નથી રાખ્યું. કેટલા બધા સામર્થ્ય ઐશ્વર્યએ બધા જ જણાવ્યા. પૂર્વે જેટલા પણ અવતારો થઈ ગયા એ તમામના સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણે દેખાડ્યા, પણ એમ છતાંય તે જેમને અનુભૂતિ ન થઈ એમને તો ન જ થઈ, કારણ કે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક. આપણે તો સ્વતંત્ર છીએ ને, એમ કઈ ભગવાન કે અમે માની લઈએ એવા થોડા અબૂધ છીએ? એમ શાસ્ત્ર કહે ને આપણે માની લઈએ એવા થોડા કઈ મૂર્ખ છીએ? અમને તો બુદ્ધિમાં ઉતરે ને અમને સમજાય તો જ અમે હલો કેવા સ્વતંત્ર આપણે છીએ, છીએ કે નહીં? એને સ્વતંત્ર ન કહેવાય, એમને સ્વચ્છંદ કહેવાય. કેવા? સ્વચ્છંદ. ભગવાન છે સ્વતંત્ર છે ને આપણે સ્વચ્છંદી છીએ. નૈકાંડ સર્ગ સ્થિતિ નાશ લીલા વિધાયકાંગ વિધાયકાપાંગ નિરીક્ષણંચ અનેક કોટ્યંડ મહાધિરાજમ વિશ્વેક વંદ્યમ નટવર્ય વેશમ. ભગવાનના પ્રકૃતિ વિલાસથી અપાંગ નિરીક્ષણમ, અપાંગ એટલે પ્રકૃતિ, એમનો વિલાસ. સેજ આમ પ્રકૃતિ કરે ને ત્યાં કેટલું થાય છે એમનું સામર્થ્યનું વર્ણન કર્યું છે. અનેક બ્રહ્માંડો, અનેક કોટી બ્રહ્માંડો, એમનો સર્ગ, એમની સ્થિતિ અને એમનો નાશ થાય છે ખાલી આમ પ્રકૃતિના વિલાસ માત્રથી. યત બહુ સરસ શ્લોક છે, સોયમ સ્વામિનારાયણો શ્રીમાન, પેલું પાદ ભૂલાઈ ગયું. યત પાદ પરિસ્પંદેન વિશ્વમેતત વ્યવસ્થિતમ, જેમની પ્રકૃતિના વિલાસ માત્રથી વિશ્વમેતત વ્યવસ્થિતમ, આ વિશ્વ છે, આ બ્રહ્માંડ છે, એમનું સર્જન થાય છે, એમની સ્થિતિ થાય છે, એમની વ્યવસ્થા થાય છે. જીવ પ્રાણી માત્રને સવારથી ઉઠીને સાંજ સુધી માં એમનું પોષણ થાય એટલી વ્યવસ્થા થાય છે. અને જ્યારે સમય આવે ત્યારે એમનો નાશ પણ થાય છે. યત પાંગ પરિસ્પંદેન વિશ્વમેતત વ્યવસ્થિતમ. આ આખું બ્રહ્માંડ છે એ જેમના પ્રકૃતિના વિલાસ માત્રથી સર્જન થાય છે, સ્થિતિને પામે છે અને નાશને પામે છે. સ્વયં સ્વામિનારાયણો, એ આ સ્વામિનારાયણ સહ અયમ ધામમાં જે બિરાજે છે એ અને મારી સમક્ષ જે બિરાજે છે એ સ્વયં સ્વામિનારાયણ શ્રીમાન વિજય તેતરામ, જેમણે પણ આ શ્લોકની રચના કરી છે, અદ્ભુત રચના છે. શ્રીમાન, શ્રી એટલે લક્ષ્મીજી, એમનાથી યુક્ત શ્રીમાન, કીર્તિથી યુક્ત વિજય તેતરામ. જો કે આ કમ્પેરેટિવ ડિગ્રી વાપરી છે, ગુડ, બેટર અને બેસ્ટ. ગુડ છે એ કોમન ડિગ્રી, બેટર છે એ કમ્પેરેટિવ ડિગ્રી, અને બેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી. એવી રીતે સંસ્કૃતની અંદર પણ છે, વિજયતે એ કોમન, વિજયને પામે છે. વિજયતે તો રામ એ કમ્પેરેટિવ ડિગ્રી, અને વિજયતે તમામ એ સુપરલેટિવ ડિગ્રી. અમારા સંસ્કૃતના ગુરુજી રામપ્રિયજી છારોડીમાં અમને ભણાવતા હતા, એ એમ કહેતા હતા કે આ શ્લોકની અંદર બાકી બધું સરસ છે, પણ આ છેલ્લા બે અક્ષર છે ને એમાં રામ છે ને, વિજયતે તો રામ, એ ર ની બદલે મ કરી નાખે ને તો સુપરલેટિવ ડિગ્રી, વિજયતે તમામ. રામાનુજ સંપ્રદાયના પણ એમને એવો ભાવ, અને બહુ સાચી વાત છે કે જે નારાયણ તત્વ છે એ તમામ બીજા જે તત્વો છે, તમામ અધિષ્ઠાતા દેવતાઓ છે, એના સર્વથી એ વિજય પામનારા છે, એ સર્વ પર એમનો વિજય છે, એટલે વિજય તે તમામ. અનેક બ્રહ્માંડો જેમના પ્રકૃતિના વિલાસથી ઉત્પન્ન થાય છે, પછી આગળ પાછું લખ્યું, ખાલી ઉત્પન્ન થાય, સ્થિતિ થાય ને નાશ પામી જાય એવું નહીં. અનેક કોટ્યંડ મહાધિરાજમ, આ અનેક કોટી જે બ્રહ્માંડો છે એમના મહાઅધિરાજ છે. પ્રકૃતિ પુરુષ છે એ પણ અનેક કોટી બ્રહ્માંડના રાજા કહેવાય, પ્રધાન પુરુષ છે એક બ્રહ્માંડના રાજા, પ્રકૃતિ પુરુષ છે અનેક બ્રહ્મા અનેક કોટી બ્રહ્માંડના રાજા, પણ એ રાજા કહેવાય, અનેક કોટી રાજમ એવું એને લગાડાય, અનેક કોટી બ્રહ્માંડના રાજા એ. એમનાથી ઉપર અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ પુરુષથી પર અક્ષર બ્રહ્મ, તો એ અધિરાજ કહેવાય, અનેક કોટી બ્રહ્માંડાધિરાજ. અને અક્ષર બ્રહ્મથી પણ પર પરબ્રહ્મ જે નારાયણ છે એ મહાધિરાજ. કેવા સરસ શબ્દો, એક એક શબ્દનો આમ વિચાર કરીએ ને, એક પણ અક્ષર શાસ્ત્રનો છે વ્યર્થ ન હોય, કારણ કે એ શાસ્ત્ર છે, ભગવાન દ્વારા પ્રબોધાયેલું છે. અનેક કોટ્યંડ મહાધિરાજમ વિશ્વેક વંદ્યમ, વિશ્વમાં એકમાત્ર વંદનીય વિભૂતિ જો કોઈ હોય તો એ નારાયણ. આપણે ક્યારેક ક્યારેક બહુ મોટા ટાઇટલ સામાન્ય માણસ માટે લગાડી દેતા હોઈએ, ત્યારે વિચાર કરવો જોઈએ, હો વિશ્વ વંદનીય એમ નથી લગાડતા ક્યારેક. તો એ જે પણ છે નારાયણની તોલે કોઈ ન આવે, વિશ્વ એક વંદનીય એવા એક નારાયણ છે. નટવર્ય વેશમ, નટવર વેશને ધારણ કરનારા. અનર્ઘ્ય દિવ્યોત્તમ પીતવાસ સમનેક સદરત્ન વિભૂષણાઢ્યમ. આ ભગવાનનું જે અત્યાર સુધી વર્ણન કર્યું, હવે ભગવાનના જે વાઘા છે જેમણે આભૂષણો ધારણ કર્યા છે એમનું વર્ણન આવે છે, કે ભગવાને પીત વસ્ત્ર ધારણ કર્યું છે, ઉપરીય પિતાંબર ધારણ કર્યું છે, દિવ્ય પિતાંબર. અનેક સદરત્ન વિભૂષણાઢ્યમ, અને રત્નોથી ભરેલા એવા આભૂષણો એમને ધારણ કર્યા છે. પીળું પીતાંબર ધારણ કર્યું છે. આપણે પણ ઘનશ્યામ મહારાજે સુવર્ણના વાઘા ધારણ કર્યા છે, એટલે પીળા જ કહેવાય. શાસ્ત્રીજી મહારાજને દર્શન આપ્યા એ વખતે. અત્યારે શિયાળાનો સમય છે એટલે આપણે માત્ર રેશમી વસ્ત્ર ધારણ કરાવીએ એવી ભાવના ન કરીએ, પણ ઊનનું વસ્ત્ર પીળું એવું મહારાજે ધારણ કર્યું છે. એમના ઉપર આભૂષણો ધારણ કર્યા છે. નવીન જીમૂત સમાન વર્ણમ કેવા છે? હમણાં મહારાજે 13મા વચનામૃતમાં કહ્યું ને કે જેમ આકાશને વિશે વાદળાઓ છાઈ રહ્યા હોય, અને એ વાદળાઓ કેવા પાછા? તો કે વર્ષા ઋતુના સમયને વિશે જેવા કાળા ડિબાંગ જેવા વાદળા હોય ને એમનો જેવો કલર છે, એમનો જેવો વર્ણ છે, એવો કલર એ ભગવાનનો છે, શ્યામ કલર. નવીન જીમૂત, નવા વાદળાઓનું જ્યારે સર્જન થાય એ સમાન જેમનો વર્ણ છે એટલે શ્યામ વર્ણ છે. પણ વળી પાછું તરત જ કહ્યું કે નિજાંગ નિરિયત શીત ભૂરી તેજસ્ચ, ભૂરી તેજસ ચયાવૃતત્વાત શીત વર્ણમ ઉક્તમ. મહારાજે વચનામૃતમાં કહ્યું ને એ જ શબ્દો કે અતિશય શ્યામ મૂર્તિ છે, પણ એ મૂર્તિમાંથી અતિશય તેજ નીકળે છે. તો એ તેજ નિર્યાત નિજાંગ પોતાના અંગમાંથી ભૂરી શીત તેજ, શીતળ અને શ્વેત તેજ, અતિશય તેજ નીકળે છે. ચય એટલે ઢગલા ને ઢગલા એમ. એના કારણે શીત વર્ણમ ઉક્તમ, એ શ્વેત મૂર્તિ જણાય છે. જે શ્યામ પણ તેજ એટલું બધું નીકળે છે, તેજના આધારે શ્વેત દેખાય છે. આપણી જેમ એને હેલોજન ફિટ કરી અને પછી ફોટા નથી પડાવવા પડતા. લગ્નની કંકોત્રીમાં ફોટા મૂકે ને ત્યારે કેટલાય હેલોજન ફિટ કરે ને પછી ફોટો પાડે તો એ તો ભાઈ રૂપાળા આવે. ફેસબુકમાં ફોટો જોઈને ઘણી વખત લગ્ન કરી નાખે, હગાઈ કરી નાખે ને પછી ખબર પડે ઓ આમાં તો ભૂલ થઈ ગઈ. કે બહુ સાચી વાત હો. અમારે બેંગ્લોરની સોરી હૈદરાબાદની અંદર એક સાહેબ હતા, મેથ્સના સાહેબ, નામ દઈ દો રમેશ પાણી સાહેબ. અને એમને કંઈક ઓનલાઈન ચેટિંગ કરતાં કરતાં ક્યાંક કોકની સાથે મેળ થઈ ગયો, અને પછી ફોટાઓ મોકલાવ્યા ને આ થયું તે થયું બધું થઈ ગયું, ફાઇનલ થઈ ગયું. આ બ્રાહ્મણ અને સામે કોઈક હશે હવે અમેરિકાની અંદર, એટલે અમેરિકામાં સેટિંગ થઈ જાય એટલે તો પછી આમેય સાહેબને લાડું પડે. અને બધું જ થઈ ગયું ને પછી લગ્નય થઈ ગયા ને બધું પતી ગયું, એમનો પાસપોર્ટ થઈ ગયો, વિઝા થઈ ગયા, કારણ કે પછી તો રિલેશનશીપ ઉપર સીધું ગ્રીન કાર્ડ આવવાનું હોય, એ બધું થઈ ગયું ને સાહેબ અહીંથી ઉડીને ત્યાં ગયા. ઉડીને જ ગયા કહેવાય ને, કે આટલું બધું સામર્થ્ય જેની પાસે હોય એ આકાશ માર્ગ ગયે. ઉડીને જ્યાં ગયા અને એરપોર્ટ ઉપર લેવા આવ્યા ને સાહેબે પહેલી વખત જોયા ને સાહેબ કે ઓહો તો કાળું કાળું કાળું કાળું. હકીકતમાં સાહેબની અરે વાત થઈ પછી, સાહેબ 3 વર્ષ પછી સાહેબની અરે વાત થઈ સંતોની સાથે, સાહેબ કે સામે એવો હેરાન થઈ ગયો છું કે વાત પૂછવામાં મારો પાસપોર્ટ લઈ લીધો છે ને આ છે તે છે ને જવા દેતા નથી. કે મેં કીધું એમને બિચારાને માન માન મેળ પીડ્યો હોય, હવે એ તમને ક્યાંથી જવા દે? તમે તો હેલોજન ફિટ કર્યા વગર ફોટો પાડીને ઓરિજિનલ ફોટો મોકલાવ્યો હોય, અને એમને તો હેલોજન રાખીને પાડીને ફોટા મોકલાવ્યા હોય. મેકઅપ બેકઅપ, હવે તો મેકઅપ આવી ગયા એટલે મેકઅપ કરે અને પછી પાછા હેલોજન કરે અને પછી ફોટો પાડે, એટલે તો આમ ઓરિજિનલ તો રહે જ નહીં. ભગવાનને એવું નથી, ભગવાનને તો એમના સ્વરૂપમાંથી જ એટલું તેજ નીકળે છે કે એમની આગળ સૂર્ય ચંદ્ર પણ ઝાંખા પડી જાય, અને એમના કારણે એમની મૂર્તિ શ્વેત દેખાય છે. અને શ્વેત ન દેખાતી હોય ને, તેજ ન હોય, જ્યારે તેજને પણ ભગવાન પોતાના અંગને વિશે સમાવિષ્ટ કરી લે ત્યારે પણ ભગવાન છે મનોહર છે. શ્યામ મૂર્તિ પણ એટલી મનોહર છે. ભગવાન જ્યારે આ મનુષ્ય શરીર ધારણ કરીને પધાર્યા હોય તો ત્યારે એમને કંઈ તેજ બહાર નીકળતું એવું ન હોય, પણ એ વખતે પણ જે એમના દર્શન કરે તો એમનું ચિત્ત છે ચોરાઈ જાય, હરાઈ જાય. આવી દિવ્ય મૂર્તિ એમના દર્શન નારદજીને થઈ રહ્યા છે. વિશેષ આગળના દર્શન છે એ આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને સૌને આ જે સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે એ જ સ્વરૂપના દર્શન શાસ્ત્રીજી મહારાજને થયા અને આપણી વચ્ચે અહીંયા બિરાજે છે એવું જ સ્વરૂપ આપણા સૌના હૃદયમાં બિરાજમાન થાય અને આપણને એવા દર્શન કાયમ થતા રહે હૃદયાકાશને વિશે એવી મહારાજ અમારા ઉપર કૃપા કરજો એટલી પ્રાર્થના સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વરાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. તમે પહેલાં લઈ લો. વાલા ભક્તજનો, વાસુદેવ મહાત્માની કથા એમનો પ્રસંગ ચાલે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આપ સૌને ખ્યાલ હશે કે આપણી સત્સંગ બુક્સ નામની એક એપ્લિકેશન છે. ગુરુકુલ દ્વારા પ્રકાશિત થયેલા 120 જેટલા ધાર્મિક ગ્રંથો, વચનામૃત, સત્સંગી જીવન, હરિલીલા, કલ્પતરુ વગેરે ગ્રંથો એ ફ્રીમાં એમાં અપલોડ કરેલા છે. જે ભક્તજનોની પાસે એપ્લિકેશન ન હોય તો અવશ્ય આજે ડાઉનલોડ કરજો. એ એપની અંદર આપણે આ વચનામૃત વાંચીએ તો એમાં તો આપણે અર્થ પૂછવા જવા પડે, પણ એ એપમાં અઘરા શબ્દ હોય તો એમના ઉપર ખાલી આમ ક્લિક કરીએ એટલે નીચે એમનો અર્થ બતાવે છે. એમાં કોઈક કોઈક ગ્રંથો એવા છે, નિષ્કુળાનંદ કાવ્યની અંદર પુરુષોત્તમ પ્રકાશ વગેરે, એમનું ઓડિયો રેકોર્ડિંગ થયેલું છે તો એમાં પ્લે કરી દઈએ તો સાથે સાથે વાગતું પણ જાય અને આપણને પાઠ પણ થતો જાય. હાઇલાઇટ કરી શકાય, બુકમાર્ક કરી શકાય, નોટ એડ પણ કરી શકાય કે આ જગ્યા પર મને આવો અર્થ સમજાણો તો આમ સહેજ એડ કરવું હોય તો આપણી રીતે લખી શકાય. કંઈક પ્રશ્ન થયો હોય તો પ્રશ્ન લખી શકાય અને પછી વળી પાછો કોઈને પૂછવું હોય તો પૂછી શકાય, એડિટ કરી શકાય, શબ્દને સર્ચ કરી શકાય. આવી ખૂબ ફેસિલિટીવાળી આપણી એ એપ છે. હજી એના કરતાં વિશેષતા એપની એ છે કે આપણે આ ગ્રંથમાં તો વાંચતા વાંચતા પાઠ કરતાં કરતાં કેટલે પહોંચાય આપણે યાદ રાખવું પડે, કંઈક નિશાન રાખવું પડે. આમાં કંઈ નિશાન રાખવાની જરૂર નહીં, જ્યાં વાંચીએ છીએ ત્યાંથી બંધ કરીને બીજી વખત ખોલો એટલે એ બુક ત્યાંથી જ ખુલે અને ત્યાંથી જ આગળ વાંચી શકાય. આ બધી જ ફેસિલિટી સાથે ફોન્ટ્સ પણ નાના મોટા કરી શકાય. બિલોરી કાચ ચશ્મા લાગી ગયા હોય, મોટા કરવા હોય તો મોટા કરી શકાય અને જરૂર હોય તો નાના કરી શકાય. જેવી સાઇઝ જેવી પ્રમાણે જરૂર હોય એવી સુવિધા આ સત્સંગ બુક નામની એપ્લિકેશન્સની અંદર છે. ખાસ એમાં ડાઉનલોડ કરજો. આજે આ વાસુદેવ મહાત્માની કથા ચાલે છે. છેલ્લા કેટલાક સમયથી પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય રસિક વલ્લભદાસજી સ્વામી વગેરે સંતો એમણે આપણા ગુરુકુલ દ્વારા વાસુદેવ મહાત્મે ગ્રંથ એમનું પ્રકાશન કરવાનો શુભ સંકલ્પ ગુરુદેવ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી એમના સંકલ્પને અનુસારે સંતોએ પ્રૂફ રીડિંગ કરી અને સરસ બુક તૈયાર કરી છે. એ બુક આજે આપણે સત્સંગ બુક એપ્લિકેશનની અંદર વાસુદેવ મહાત્મે ગ્રંથને અંદર આજે આપણે પોસ્ટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો પૂજ્ય સંતો, પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી એમની પાસે લઈ અને આજે આપણે ગ્રંથ એમનો વિમોચન કરીએ અને વાસુદેવ મહાત્મ્યની અંદર એ ગ્રંથ તૈયાર થઈ ગયો છે. હજી પ્રિન્ટ થવાની વાર છે પણ એમના પહેલાં ડિજિટલ કોપી તૈયાર થઈ છે. તો એ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે એ સત્સંગ બુકમાં એડ કરવામાં આવ્યો છે. પ્રૂફ રીડિંગની સેવા પાર્ષદ વશ્રામ ભગતે અને સંસ્કૃતના જે શ્લોકો છે એમનું પ્રૂફ રીડિંગ આરએસ રૂપારેલિયા સાહેબે કર્યું છે. એમના પર પણ સંતો વિશેષ રાજી થાય. સાથે ટાઈપ સેટિંગ અને પેજ સેટિંગ સુશોભનની સેવા રસિક વલ્લભ સ્વામીએ કરી છે. પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીએ આખે આખા ગ્રંથનું પ્રૂફ રીડિંગ કર્યું છે. આ તમામ સંતોએ એમના ભગીરથ પ્રયાસથી આજે આ ગ્રંથ છે એ આપણી વચ્ચે ઉપલબ્ધ થયો છે. ખાસ વાલા ભક્તજનો, જ્યારે આ વાસુદેવ મહાત્મય ગ્રંથ છે એમને આપણે કથા કરી રહ્યા છીએ, તો બેસ્ટ શ્રોતા કોને કહેવાય? આવતીકાલે શું આવવાનું છે? આગલે દિવસે વાંચીને આવે, ખાસ ડાઉનલોડ કરી અને બધા જ ભક્તજનો આગળ આગળ વાસુદેવ મહાત્મય વાંચતા જઈએ, અને એ બુક વાંચી અને ત્યાર પછી ગૂગલને પ્લે સ્ટોરની અંદર એમનો ફીડબેક આપજો, 4 સ્ટાર 5 સ્ટાર આ બુક કેવી છે એમ. જેટલો રેટિંગ આપણે આપીએ તો એ પ્રમાણે બીજા ભક્તજનોને સહજ રીતે એમાં પ્રેરણા મળે. સાથે સાથે આ બુક છે એ એન્ડ્રોઈડ વર્ઝનની અંદર જ ઉપલબ્ધ છે, એટલે iOSમાં હજી ઉપલબ્ધ થઈ નથી, એ જ્યારે થશે ત્યારે જાણ કરવામાં આવશે. ખાસ બધા ભક્તજનો, વાસુદેવ મહાત્મય એ સત્સંગ બુક એપ્લિકેશનમાં છે, ડાઉનલોડ કરશો. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ધનુર્માસ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યોગક્ષરધામની નર આકૃતિ ધારણ કરીને જે પરમાત્મા આ ભૂમંડળ ઉપર પધારે છે, એમના દિવ્ય સ્વરૂપનું આજે આપણે સૌએ ચિંતન કર્યું, એમના સ્વરૂપનો મહિમા એમનું ગાન કર્યું, શ્રવણ કર્યું. આજની ધનુર્માસ કથામાં અને ઠાકોરજીના થાળના મુખ્ય યજમાન ધૂનપ્રસાદમાં પણ જેઓ યજમાન પદે રહ્યા છે એવા ભક્તોને આપણે યાદ કરીએ. અક્ષરનિવાસી રાઘવભાઈ વશરામભાઈ પાંભરની પુણ્ય સ્મૃતિમાં સુપુત્ર મુકેશભાઈ અને પ્રવીણભાઈ તથા વિમલભાઈ, શ્યામજીભાઈ ફાચરા તથા કમલેશભાઈ કોરાટ, અક્ષરનિવાસી ધનજીભાઈ દામોદરભાઈ ટાંકની પુણ્ય સ્મૃતિમાં સુપુત્ર નરેન્દ્રભાઈ, અક્ષરનિવાસી પરસોત્તમભાઈ તુલસીભાઈ ભટ્ટી સુપુત્ર કમલેશભાઈ, કલ્પેશભાઈ, જગદીશભાઈ જીવાભાઈ સરધારા, હસમુખભાઈ બાબુભાઈ લુણાગરિયા એમની પુણ્ય સ્મૃતિ, પિતાશ્રીની પુણ્ય સ્મૃતિમાં એમણે પણ ઠાકોરજીને સંતોના થાળ અને ધૂનપ્રસાદના યજમાન પદે રહ્યા છે. સાથે ગિરીશભાઈ ગણાત્રા સુપુત્ર અમારે સંદીપભાઈ ગોવિંદભાઈ એમની માતુશ્રીની પુણ્ય સ્મૃતિમાં, ગોરધનભાઈ કચરાભાઈ રૂપાપરા એમની પણ માતુશ્રીની પુણ્ય સ્મૃતિમાં આજે ધૂનપ્રસાદના યજમાન રહ્યા છે. અક્ષરનિવાસી સુરેશભાઈ અમૃતલાલ સોનીની પુણ્ય સ્મૃતિમાં સુપુત્ર અશ્વિનભાઈ, હસમુખભાઈ ગોરધનભાઈ સાવલિયા, સુરેશભાઈ પોપટભાઈ મેંદપરા એમની માતુશ્રીની પુણ્ય સ્મૃતિમાં, ઉમંગભાઈ કિરીટભાઈ વેકરિયા, અક્ષરનિવાસી બાલુભાઈ વઘાસિયાની પુણ્ય સ્મૃતિમાં સુપુત્ર ભાવેશભાઈ, ઈશ્વરભાઈ બાબાભાઈ પટેલ, સાગરભાઈ પાનસુરિયા, આ તમામ ભક્તો આજે ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈ અને આજે સવારમાં કથાનું શ્રવણ કરવા પધારેલા તમામ ભગવત ભક્તોને ધૂનપ્રસાદ અર્પણ કરવાના શુભ સંકલ્પ અને ભાવથી યજમાન પદે રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી તમામ ભક્તોને વધાવીએ. બીજું, આજની સભામાં આપણા ભાવેશભાઈ બાલુભાઈ વઘાસિયા 14 નંબરના વોર્ડમાં ચૂંટણીમાં ઊભા રહ્યા છે, સંતો એમને વિશેષ આશીર્વાદ પાઠવે. પૂજ્ય સંત વલ્લભ સ્વામી પાસે આગળના ભાગમાં આવશે, સ્વામી એમને હાર પહેરાવી અંતના રૂઢ આશીર્વાદ પાઠવે, જીવનમાં પણ ખૂબ આગળ વધે અને તમામ યજમાન ભક્તો ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, સંતોએ આપેલા સંસ્કારને સાથે લઈ અને બાલુભાઈ વઘાસિયા આગળ વધતા રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. આજના તમામ યજમાન ભક્તોને પણ અહીંથી સભા પૂર્ણ થયા પછી ઓફિસમાંથી પ્રસાદ લઈ અને ત્યાર પછી છૂટા પડીએ. શ્રી